શ્રીમદ્ ભાગવત સાતમો સ્કંધ તેરમો અધ્યાય યતિધર્મનું નિરૂપણ તથા અવધૂત પ્રહલાદનો સંવાદ. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, વાનપ્રસ્થિમાં જો બ્રહ્મવિચારનું સામર્થ્ય હોય તો તેણે શરીર સિવાય સર્વ કાંઈનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લેવો તથા કોઈ પણ વ્યક્તિ વસ્તુ સ્થાન અને સમયની અપેક્ષા રાખ્યા વિના એક ગામમાં ફક્ત એક જ રાત્રિ માટે રોકાવાનો નિયમ લઈને પૃથ્વી પર વિચરણ કરતા રહેવું. કાલના એક શ્લોકમાં સ્ત્રોતને અને તેના દ્વારા સાંભળવામાં આવતા શબ્દને દિશાઓમાં, સ્પર્શ અને ત્વચાને વાયુમાં, નેત્ર સહિત રૂપને જ્યોતિમાં, મધુર વગેરે રસો સહિત રસના ઇન્દ્રિય જીભને જળમાં, અહીં તેનો મતલબ એવો લેવાનો છે, અહીં મૂળ પ્રતમાં પ્રચેતસા પદ છે જેનો અર્થ વરુણ સહિત થાય છે. વરુણ રસેન્દ્રિયના અધિષ્ઠા દેવ છે. શ્રીધર સ્વામીએ પણ આ જ મતનો સ્વીકાર કર્યો છે. પરંતુ આ પ્રસંગમાં સર્વત્ર ઇન્દ્રિયોનો અને તેમના વિષયોનો તેમના અધિષ્ઠાદેવોમાં લહી કરવાનું બતાવવામાં આવ્યું છે. વળી માત્ર રસેન્દ્રિય માટે જ નવો ક્રમ તર્કસંગત જણાતો નથી. તેથી અહીં શ્રી વિશ્વનાથ ચક્રવર્તીના મત મુજબ પ્રચેતસા પદનો પ્રકૃષ્ટમ ચેતો યત્ર સ પ્રચેતો મધુરાદિર સ્તને રસ્તનેન, અર્થાત જેના પ્રત્યે ચિત્ત વધુ આકૃષ્ટ થાય તે મધુર વગેરે રસ પ્રચેતસ છે તેના સહિત આ વિગ્રહ અનુસાર પ્રસ્તુત અર્થ કરવામાં આવ્યો છે અને તે જ અર્થ તર્કસંગત જણાય છે. કાલના 12મા અધ્યાયમાં 26-28મા શ્લોકમાં જે નિદર્શન હતું તેને વ્યાખ્યાય છે. મૂળ પાછા આપણે 13મા અધ્યાયમાં આવી જઈએ કે તેને એક જ રાત્રિ માટે રોકાવાનો નિયમ લઈને પૃથ્વી પર વિચરણ કરતા રહેવું. તે જો વસ્ત્ર પહેરે તો માત્ર લંગોટી પહેરે કે જેનાથી તેનું ગુપ્તાંગ ઢકાયેલું રહે, અને જ્યાં સુધી કોઈ આફત ઊભી ન થાય ત્યાં સુધી તેણે દંડ અને પોતાના આશ્રમના ચિહ્નો સિવાયની પોતે ત્યજી દીધેલી કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી નહીં. સંન્યાસીએ સમસ્ત પ્રાણીઓના હિતેશી થવું, શાંત રહેવું, ભગવત પરાયણ રહેવું અને કોઈનો પણ આશ્રય ન લેતા પોતે પોતાનામાં રમમાણ રહીને એકલા જ વિચરવું. આ સંપૂર્ણ વિશ્વને કાર્ય અને કારણથી પર પરમાત્મામાં અધ્યસ્ત આરોપિત જાણો અને કાર્ય કારણ સ્વરૂપ આ વિશ્વમાં પોતાના બ્રહ્મ સ્વરૂપ આત્માને પરિપૂર્ણ જો. આત્મદર્શી સંન્યાસી સુષુપ્તિ અને જાગૃતિની સંધિમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરવો તથા બંધન અને મોક્ષ બંને કેવળ માયા છે, વાસ્તવમાં કશું નથી એમ સમજવું. તેણે ન તો શરીરના અવશ્ય થનારા મૃત્યુનું અભિનંદન કરવું કે ન તો અનિશ્ચિત જીવન, કેવળ સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિના અને તેમના નાશના કારણભૂત કાળની પ્રતીક્ષા કરતા રહેવું. તેણે અસત્ય અનાત્મ વસ્તુનું પ્રતિપાદન કરતા શાસ્ત્રોમાં પ્રેમ ન કરવો. પોતાના જીવન નિર્વાહ માટે કોઈ વ્યવસાય ન કરવો. માત્ર વાદ વિવાદ કરવા માટે જ કોઈ તર્ક ન કરવો અને સંસારમાં કોઈનો પક્ષ ન લેવો. શિષ્યોની મંડળી રચવી નહીં, ઘણા બધા ગ્રંથોનો અભ્યાસ કરવો નહીં, પ્રવચન કરવા નહીં અને મોટા કામ આદરવા નહીં. શાંત સમદર્શી અને મહાત્મા સંન્યાસી માટે કોઈ આશ્રમનું બંધન એ ધર્મનો હેતુ નથી. એ ભલે પછી પોતાના આશ્રમના ચિહ્નનું ધારણ કરે કે ત્યજી દે. તેની પાસે આશ્રમનું કોઈ ચિહ્ન ભલે ન હોય પણ તેણે આત્માના અનુસંધાનમાં મગ્ન રહેવું. પોતે હોય અત્યંત વિચારશીલ પણ તેણે દેખાવું પાગલ અને બાળકના જેવું. તે અત્યંત પ્રભાવશાળી હોય તો પણ તેણે સાધારણ મનુષ્યની દ્રષ્ટિમાં એવા દેખાવું કે જાણે તે કોઈ મૂંગો હોય. હે યુધિષ્ઠિર, આ બાબતમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ વર્ણવે છે. તે છે દત્તાત્રેય મુનિ અને ભક્તરાજ પ્રહલાદનો સંવાદ. ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજી એકવાર કેટલાક મંત્રીઓની સાથે લોકોના હૃદયની વાત જાણવાની ઈચ્છાથી લોકો વચ્ચે વિચરણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે સહ્યાદિની તળેટીમાં કાવેરી નદીના કાંઠે પૃથ્વી પર જ એક મુનિ પડેલા છે. તેમના શરીરની નિર્મળ જ્યોતિ તેના અંગો ધૂળથી ખરડાયેલા હોવાને કારણે ઢંકાઈ ગયેલી હતી. તેમના કર્મ, આકાર, વાણી, વર્ણ, આશ્રમ વગેરેના ચિહ્નો પરથી લોકોએ સમજી શકતા ન હતા કે તેઓ કોઈ સિદ્ધ પુરુષ છે કે નહીં. ભગવાનના પરમ ભક્ત પ્રહલાદજીએ પોતાના માથાથી તેમના ચરણોને સ્પર્શીને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કર્યા પછી જાણવાની ઈચ્છાથી આ પ્રમાણે પૂછ્યું. હે ભગવાન, તમારું શરીર ઉદ્યોગી અને ભોગી પુરુષોના જેવું હષ્ટપુષ્ટ છે. સંસારનો એવો નિયમ છે કે ઉદ્યોગ કરનારાઓને ધન મળે છે, ધનવાનોને જ ભોગ મળે છે અને ભોગીજનોનું જ શરીર હૃષ્ટપુષ્ટ હોય છે. એ માટે બીજું કોઈ કારણ તો હોઈ શકતું નથી. હે ભગવાન, તમે કોઈ ઉદ્યોગ તો કરતા નથી, બસ આમ જ પડ્યા રહો છો, તેથી તમારી પાસે ધન નથી, તો તમને ભોગ ક્યાંથી પ્રાપ્ત થવાના? બ્રાહ્મણ દેવતા, ભોગ વગર પણ તમારું આ શરીર આટલું હૃષ્ટપુષ્ટ કેમ છે? જો તે અમારે સાંભળવા યોગ્ય હોય તો અવશ્ય કહી બતાવો. તમે વિદ્વાન, સમર્થ અને ચતુર છો. આવી અવસ્થામાં સમસ્ત સંસારને કર્મ કરતો જોઈને પણ તમે સંભાવપૂર્વક પડી રહ્યા છો, એનું કારણ શું છે? નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, પ્રહલાદજીએ મહામુનિ દત્તાત્રેયજીને જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે તેમણે પોતાની અમૃતમયી વાણીથી હસતા હસતા કહ્યું. દત્તાત્રેયજીએ કહ્યું, હે દૈત્યરાજ, તમામ શ્રેષ્ઠ પુરુષો તમારું સન્માન કરે છે. મનુષ્યને કર્મોની પ્રવૃત્તિનું અને તેમની નિવૃત્તિનું શું ફળ મળે છે એ તમે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી જાણો જ છો. તમારી અનન્ય ભક્તિને કારણે દેવાધિદેવ ભગવાન નારાયણ હંમેશા તમારા હૃદયમાં વિરાજમાન રહે છે અને જેમ સૂર્ય અંધકારનો નાશ કરી દે છે તેવી જ રીતે તેઓ તમારા અજ્ઞાનનો નાશ કરતા રહે છે. તેમ છતાં હે પ્રહલાદજી, મેં જે કંઈ જાણ્યું છે તે અનુસાર હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપું છું. કારણ કે આત્માની શુદ્ધિની અભિલાષા કરનારાઓએ તમારું સન્માન અવશ્ય કરવું જોઈએ. હે પ્રહલાદજી, તૃષ્ણા એક એવી વસ્તુ છે કે જે ઈચ્છા અનુસાર ભોગો ભોગવ્યા પછી પણ પૂરી થતી નથી, અને એ જ કારણે જન્મ મરણના ચક્રાવામાં ભટકવું પડે છે. તૃષ્ણાએ મારી પાસે કોણ જાણે કેટલા કર્મો કરાવ્યા છે, અને તેને કારણે કોણ જાણે મને કેટલી યોનિઓમાં નાખ્યો છે. કર્મોને કારણે અનેક યોનિઓમાં ભટકતા ભટકતા દેવ યોગે મને આ મનુષ્ય યોનિ મળી છે, કે જે સ્વર્ગ મોક્ષ તિર્યક યોનિ અને મનુષ્ય શરીરની પણ પ્રાપ્તિનું દ્વાર છે. અને આમાં પુણ્ય કરવામાં આવે તો સ્વર્ગની, પાપ કરવામાં આવે તો પશુ પક્ષી વગેરે યોનિની, નિવૃત્તિ થઈ જવામાં આવે તો મોક્ષની, અને બંને પ્રકાર પુણ્ય પાપના કર્મ કરવામાં આવે તો ફરીથી મનુષ્ય યોનિની જ પ્રાપ્તિ થવા પામે છે. પરંતુ હું જોઉં છું કે સંસારના સ્ત્રી પુરુષો કર્મ તો કરે છે સુખની પ્રાપ્તિ અને દુઃખના નિવારણ માટે, પરંતુ તેનું ફળ તો ઉલટું જ મળે છે. તેઓ હોય તે કરતાં વધુ દુઃખમાં પડે છે. તેથી જ હું કર્મોમાંથી ઉપરત થઈ ગયો છું. સુખ જ આત્માનું સ્વરૂપ છે. સઘળી ક્રિયામાંથી નિવૃત્તિ એ જ આત્માને પ્રકાશિત થવાનું સ્થાન છે. તેથી સઘળા ભોગોને માત્ર મનની કલ્પના ન સમજીને હું પોતાના પ્રારબ્ધને ભોગવતો રહીને પડ્યો રહ્યો છું. મનુષ્ય પોતાના સાચા સ્વાર્થને, એટલે કે વાસ્તવિક સુખને, કે જે આત્માનું સ્વરૂપ છે, તેને ભૂલી જઈને આ મિથ્યા દ્વૈતને સત્ય માનતો રહીને અત્યંત ભયંકર અને વિચિત્ર જન્મો અને મૃત્યુઓમાં ભટકતો રહે છે. જેમ અજ્ઞાની મનુષ્ય પાણીમાં પેદા થતા ફીણ અને લીલ શેવાળથી ઢંકાયેલા પાણીને પાણી સમજતો નથી અને પાણી મેળવવા મૃગજળ તરફ દોડે છે, તેવી જ રીતે પોતાના આત્માથી ભિન્ન અનાત્મા વસ્તુમાં સુખ માનતો મનુષ્ય આનંદનો સાગર એવા આત્માને છોડીને સુખની પ્રાપ્તિ માટે વિષયો તરફ દોડે છે. હે પ્રહલાદજી, શરીર વગેરે તો પ્રારબ્ધને આધીન છે. તેના વડે જે માણસ પોતાને માટે સુખ મેળવવા અને દુઃખ દૂર કરવા ઈચ્છે છે તે ક્યારેય પોતાના કામમાં સફળ થતો નથી. તેના વારંવાર કરેલા સઘળા કર્મ વ્યર્થ થઈ જાય છે. માણસ હંમેશા શારીરિક, માનસિક વગેરે દુઃખોથી આક્રંત પરાભૂત જ રહે છે. તે મરણશીલ તો છે જ, જો તેણે ભારે શ્રમ અને કષ્ટ કરીને થોડું ધન અને કેટલાક ભોગ મેળવી પણ લીધા તો તેથી તેને શું લાભ? લોભી અને ઇન્દ્રિયોને વશ રહેતા ધનવાનોના દુઃખ તો મેં સારી પેઠે જોયા છે. તેમને ભયને લીધે ઊંઘ આવતી નથી. સૌના પર તેમની શંકા થયા જ કરે છે. જેઓ જીવનના અને ધનના લોભી છે તેઓ રાજા, ચોર, શત્રુ, સ્વજન, પશુ પંખી, યાચક અને કાળથી, અરે ત્યાં સુધી કે ક્યાંક હું ભૂલ કરી ન બેસું, વધારે ખર્ચ ન કરી નાખું, એવી આકાંક્ષાથી સ્વયં હંમેશા બીતા રહે છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય તે ધનનો અને જીવનની સ્પૃહાનો ત્યાગ કરી દેવો જોઈએ, કે જેને કારણે શોક, મોહ, ભય, ક્રોધ, રાગ, કાયરતા, શ્રમ વગેરેના શિકાર થવું પડે છે. હે પ્રહલાદજી, આ લોકમાં મારા સૌથી મોટા ગુરુ છે અજગર અને મધમાખી. તેમનાથી મને વૈરાગ્ય અને સંતોષ પ્રાપ્ત થયા છે. મધમાખી જેમ મધ એકઠું કરે છે તેવી જ રીતે લોકો ઘણા કષ્ટથી ધનનો સંચય કરે છે. પરંતુ બીજું જ કોઈ તે ધનરાશિના માલિકને મારીને તે ધન તેની પાસેથી પડાવી લે છે. એનામાંથી મેં એવો બોધ ગ્રહણ કર્યો કે વિષય ભોગોથી વિરક્ત જ રહેવું. હું અજગરની જેમ નિષ્ક્રિય પડ્યો રહું છું અને દેવ યોગે જે મળી જાય છે તેમાં જ સંતુષ્ટ રહું છું. અને જો કશું મળતું નથી તો ઘણા દિવસો સુધી ધૈર્ય ધારણ કરીને બસ આમ જ પડ્યો રહું છું. ક્યારેક થોડું અન્ન ખાઈ લઉં છું તો ક્યારેક વધુ, ક્યારેક સ્વાદિષ્ટ તો ક્યારેક નિરસ સ્વાદ વિના, અને ક્યારેક અનેક ગુણોવાળો તો ક્યારેક સર્વથા ગુણ વગર. ક્યારેક ઘણી શ્રદ્ધાથી મળેલું અન્ન ખાઉં છું તો ક્યારેક અપમાન સાથે મળેલું, અને કોઈ કોઈ વેળા આપોઆપ જ મળી જવાથી ક્યારેક દિવસે ક્યારેક રાત્રે અને ક્યારેક એકવાર જમ્યા પછી પણ બીજી વાર જમું છું. હું પોતાના પ્રારબ્ધનો ભોગ ભોગવવામાં જ સંતુષ્ટ રહું છું. તેથી મને રેશમી કે સુતરાવ, વલકલે કે અન્ય કોઈ જેવું પણ વસ્ત્ર મળી જાય છે તેવું જ પહેરી લઉં છું. ક્યારેક હું ધરતી, ઘાસ, પાંદડા, પથ્થર કે રાખના ઢગલા પર જ પડ્યો રહું છું, ક્યારેક બીજાઓની ઈચ્છાથી મહેલોમાં પલંગ અને ગાદીઓ પર સૂઈ જાઉં છું. હે દૈત્યરાજ, ક્યારેક હું નાહી ધોઈને શરીરે ચંદન લગાડીને સુંદર વસ્ત્રો, ફૂલોના હાર અને ઘરેણા પહેરીને રથ, હાથી અને ઘોડા પર આરૂઢ થઈને ફરું છું, તો ક્યારેક પિશાચની જેમ બિલકુલ દિગંબર વેશે વિચરણ કરું છું. મનુષ્યના સ્વભાવ એક સરખા હોતા નથી, તેથી નથી તો હું કોઈની નિંદા કરતો કે નથી કોઈના વખાણ કરતો. હું કેવળ તેમનું પરમ કલ્યાણ અને પરમાત્મા સાથેનું ઐક્ય ઈચ્છું છું. સત્યનું અનુસંધાન કરનારા મનુષ્ય જે અનેક પ્રકારના પદાર્થો અને તેમાં જે વિવિધતા જણાય છે તે બધાનો ચિત્તવૃત્તિમાં હોમી દેવા. ચિત્તવૃત્તિના પદાર્થો વિશે વિવિધ ભ્રમ પેદા કરનારા મનમાં, મનને સાત્વિક અહંકારમાં, સાત્વિક અહંકારને મહતત્વ વડે માયામાં હવન કરી દેવા. આ પ્રમાણે આ બધી વિવિધતાનું કારણ માયા જ છે એવો નિશ્ચય કર્યા પછી તે માયાને આત્માના અનુભવમાં સ્વાહા કરી દેવી. આ પ્રમાણે તેણે આત્મ સાક્ષાત્કાર વડે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને નિષ્ક્રિય અને ઉપરત થઈ જવું. હે પ્રહલાદજી, મારું આત્મ વૃતાંત અત્યંત ગોપનીય છે. તમે જ લોક અને શાસ્ત્રથી પર છો, તમે ભગવાનના અત્યંત પ્રેમી છો, તેથી મેં તમારી સમક્ષ આ વર્ણવ્યું છે. નારદજી કહે છે, હે મહારાજ, પ્રહલાદજીએ દત્તાત્રેય મુનિ પાસેથી પરમહંસોના ધર્મનું શ્રવણ કર્યા પછી તેમની પૂજા કરી અને પછી તેમની પાસેથી વિદાય લઈને અતિ પ્રસન્નતાપૂર્વક પોતાની રાજધાનીમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સાતમા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર નારદ સંવાદમાંનો યતિ ધર્મમાંનો 13મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.